ખિલમ મંગલમ નેત્રે મંગલ દે ચ દોર્વિલસિતમ ઋણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલં મંગલં સોયં મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલં ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ મહારાજને અતિશય પ્રિય એવા ગ્રંથ વાસુદેવ મહાત્મ્ય એની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણ નારદજીને ગૃહસ્થ ભક્તોના જે પાળવા યોગ્ય ધર્મો છે એનું વર્ણન કરી રહ્યા છે. વ્યાવહારિક કાર્યાણાં વિવાદે નિર્ણયેપિ ચ ગૃહીતરાત્યાગિનો યે તેન કાર્યાન ચાધવા યત્રેતે સ્યુર્ન તત્કાર્યં સિદ્ધયેત ક્વાપિ દ્વિજોત્તમ સર્વસ્વનાશસ્તત્ર સ્યાત્ ઇત્યેવં ત્વસ્તિ નિશ્ચય. ભગવાન નારાયણ નારદજીને કહે છે, હે નારદજી, વ્યાવહારિક કાર્ય હોય એટલે કે સાંસારિક કાર્ય, એમાં જ્યારે પરસ્પર વિવાદ થતો હોય અથવા તો એવા કાર્યોમાં જે પણ કાંઈ નિર્ણય કરવાનો હોય, દીકરા દીકરીના લગ્નમાં નિર્ણય થાય, કોઈક પૈસા જૂટાવી ગયું હોય ને સમાધાન કરવાનું હોય, કોઈની સાથે વેર થયું હોય એમાં કંઈક સમાધાન કરવાનું હોય, આવા જે પણ કાંઈ સાંસારિક કાર્યો છે એમાં ગૃહીતરાહ ત્યાગી ન ન નિયુક્ત કાર્ય, ગૃહસ્થથી ભિન્ન જેમણે સુખેથી ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવા માટે જાજા જીવ ભગવાનના માર્ગે કેમ વળે એવું ચિંતન કરવા માટે, સેજે સુખેથી ભગવાનનું ભજન થાય એના માટે જેમણે ત્યાગનો માર્ગ સ્વીકાર્યો છે, એવા ત્યાગી સંતો એમને એવા સાંસારિક કાર્યોમાં, વ્યવહારિક કાર્યોમાં ક્યારેય જોડવા? કારણ કે સહેજે બે પક્ષ હોય એમાંથી પક્ષ તો એકનો જ રાખવાનો થાય, તો જેનો પક્ષ નથી રખાયો એણે સહેજે સંતો પ્રત્યે ઓછી લાગણી થાય, થોડોક અભાવ અવગુણ આવે. અને મહારાજે કહ્યું, ભગવાનના એકાંતિક ભક્ત માટે મરણ એ મરણ નથી, એકાંતિકના ધર્મમાંથી પડવું એ જ મરણ છે. અને એ એકાંતિકના ધર્મમાંથી પડવું એટલે તો ભગવાનને, ભગવાનના એવા સંતો હોય એનો અવગુણ આવે, એ એકાંતિકના ધર્મમાંથી પડ્યા કહેવાય. બીજું કારણ એ કે એવી સાંસારિક પડોજણમાં ન પડવું પડે, સુખેથી સહેજે ભગવાનનું ભજન થાય એટલે તો ત્યાગનો માર્ગ સ્વીકાર્યો છે. જો એ બધા વિવાદો અને નિર્ણયોમાં પડવાનું હોય તો સંસારમાં જ રહ્યા હોય. એટલે સહેજે એ ભગવાનનું ભજન કરે છે તો આપણા જે પણ કાંઈ સાંસારિક કાર્યોના, વિવાદોના, વ્યવહારિક નિર્ણયો છે એમાં એવા ત્યાગી સંતોને જોડી એમના ભજનમાં આપણે માયારૂપ ન થવું, આવું તાત્પર્ય અહીંયા ભગવાન નારાયણ નારદજીને સમજાવે છે. ધર્મા એ તે ગૃહસ્થાનામ મયા સંક્ષેપતો દિતા યદનુષ્ઠાન તો નૃણામ સ્યાત શ્રેષ્ઠ સુખમ ક્ષયમ. ભગવાન નારાયણ નારદજીને કહે છે, હે નારદજી, અમે જે તમને ધર્મો કહ્યા એ ધર્મો કેવા છે? તો મનુષ્ય માત્રને આ ધર્મોના સારા એવા અનુષ્ઠાનથી અવિનાશી અને અભિલષિત સુખની પ્રાપ્તિ થાય છે. કારણ કે જ્યારે આ ધર્મોની શરૂઆત થઈ ત્યારે જ ભગવાન નારાયણે નારદજીને કહ્યું હતું કે અમે જે તમને ધર્મો કહેવા માટે જઈ રહ્યા છીએ એ ધર્મો કેવા છે અને શા માટે પાળવાના છે? તો કૃષ્ણ સંપ્રીત્યે, ભગવાનને રાજી કરવા માટે પાળવાના છે. અને જે ભગવાન અને જે કર્મ ભગવાનને રાજી કરવા માટે થાય તો સહેજે જેટલો આપણા હૃદયમાં ભાવ એ વખતે રાજી કરવા માટેનો હોય એટલું એ કર્મ નિર્ગુણ થઈ જાય. જો 100% એવો ભાવ હોય કે આ કર્મ હું કેવળ ભગવાનને રાજી કરવા માટે કરું છું, તો એ કર્મ 100% નિર્ગુણ થઈ જાય. 50% ભાવ હોય તો 50% નિર્ગુણ થાય. એટલે આ બધા ધર્મો એ ભગવાનને રાજી કરવા માટે પાળવાના છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ, તો સરે સરવે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. નિષ્કુળાનંદ સ્વામી કહે કે ભગવાનને રાજી કરવા શા માટે, તો સરે સર્વે કામ. આ લો દુનિયાના લૌકિક કાર્ય એ તો સહેજે સહેજે એમાં સિદ્ધિ પ્રાપ્ત થાય, સફળતા પ્રાપ્ત થાય, પણ ભગવાનનું જે અવિનાશી અચળ સુખ એની પણ પ્રાપ્તિ ભગવાનને રાજી કરવાથી થાય છે. આપણે મહારાજના આશ્રિત છીએ, મહારાજની ભક્તિ કરીએ છીએ, ને જો હવે ધર્મે સહિત ભક્તિ કરવામાં આવે, ભગવાનને રાજી કરવા માટે કરવામાં આવે, તો ભક્તિ પ્રપદ્દીપ્યામ પ્રસન્ન ઈશ્વર મોક્ષમ દદાતિ. આપણી ભક્તિ અને પ્રપત્તિ દ્વારા રાજી થયેલા ભગવાન એ આપણને મોક્ષ આપે છે. સહેજે પ્રશ્ન થાય કે નિષ્કુળાનંદ સ્વામીએ તો સંતોની વાત કરી, અમારી ક્યાં વાત કરી? પણ સંતોએ જો ભગવાનને રાજી કરવાના હોય તો આપણે તો કરવાના જ હોય. એટલે આ ધર્મો એ ભગવાનને રાજી કરવા માટે પાળવાના છે. હવે સ્ત્રી ભક્તોના ધર્મો ભગવાન નારાયણ નારદજીને કહે છે, સ્ત્રીનામથ પ્રવક્ષ્યામિ ધર્માં ધર્મવતાંબર, યેષુ સ્થિતા સ્ત્રિયઃ સર્વા પ્રાપ્નુવંતિ પ્સિતમ સુખમ. હે ધર્મવતાંબર નારદજી, હવે અમે તમને સ્ત્રી ભક્તોના ધર્મો કહીએ છીએ. આ ધર્મો કેવા છે? એ ધર્મોમાં વર્તનારી આ દુનિયાની કોઈ પણ નારી એ ઈપ્સિત સુખને સુખેથી પામે છે, એવા આ ધર્મો છે. સૌ પ્રથમ સુવાસિની સ્ત્રીનો પહેલો ધર્મ છે, સ્વપતિ દેવવત સદા સેવનીય અનુવર્ત્ય ચરણ રુગ્ણ અધન અપીવા. પોતાનો પતિ વૃદ્ધ હોય, રોગી હોય, નિર્ધન હોય, તો પણ સદાયને માટે એક સુવાસિની સ્ત્રીએ પોતાના પતિની ઈશ્વરની પેઠે, દેવની પેઠે સેવા કરવી. આપણી સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે, અને ભારતીય સંસ્કૃતિમાં જન્મેલો કોઈ પણ મનુષ્ય એના જીવનનો ઉદ્દેશ્ય એ માત્ર મોજ શોખ કે સાંસારિક વિષય ભોગની લાલસાની પૂર્તિ માટેનો નથી. આપણી સંસ્કૃતિમાં આપણને મળેલું જીવન એ જે પણ કાંઈ સાંસારિક વિષયો છે, અર્થ અને કામના ઉપાર્જન માટે જે પણ કાંઈ વ્યવહારો કરવામાં આવે છે, એ તમામ વ્યવહારો, એ તમામ સાંસારિક વિષયો, એની ઉપર ધર્મનો અંકુશ રાખીને આત્માની અબાધિત રીતે ઉન્નતિ કરી અને પરમપદની પ્રાપ્તિ થાય, એના માટેનો આપણા જીવનનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિમાં રહેલો છે. અને એ ઉદ્દેશ્ય પૂર્ણ કરવા માટે લગ્ન એ માત્ર શરીર સુખ કે મોજ શોખ માટેની કોઈ પણ સામાન્ય વસ્તુ નથી, પરંતુ લગ્ન એ પવિત્ર ભાવનાથી એક વ્રત સમાન પોતાનું જીવન વ્યતીત થાય, એના માટે લગ્નનો પવિત્ર વિધિ છે. એ એક વ્રત છે જેમાં પતિ અને પત્ની એ અર્ધ અર્ધ રીતે ધર્મનું પાલન કરી અને પોતાનું જીવન એ ભગવાનમય બનાવે એવો ઉચ્ચ આદર્શ એ પ્રણાલિકાને નજરમાં રાખી ભગવાન નારાયણ નારદજીને કહે છે કે જે સુવાસીની સ્ત્રી છે એમને પોતાના પતિની ભગવાનની પેઠે સેવા કરવી, પછી પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, અથવા તો કોઈ પણ ખોળ ખાપણ એના શરીરમાં હોય, તો એ શારીરિક અપૂર્ણતા છે. પતિ એ નિર્ધન હોય, ગરીબ હોય, તો એ વ્યવહારિક અપૂર્ણતા છે. અને એ શારીરિક કે વ્યવહારિક અપૂર્ણતાઓને લઈને પોતાના પતિ તરફ પોતાના હૃદયનો જે સ્નેહ ભાવ છે, સ્નેહની સદભાવનાની જે વૃત્તિ છે, એ લેશ માત્ર પણ ઓછી ન થાય, ભાવના બદલાઈ ન જાય, એના માટે ઈશ્વરની પેઠે એમની સેવા કરવી. ઈશ્વરની પેઠે સેવા કરવી એટલે જેવી રીતે ભગવાનની સેવા કરવામાં અતિશય પૂજ્ય ભાવ, નિર્મળ ભાવ, નિષ્કપટ ભાવની જરૂર છે, એવી જ રીતે નિષ્કપટ અને પવિત્રપણે પોતાના પતિની સેવા કરવી, એવો ઉચ્ચ ભાવ ઈશ્વરની પેઠે પતિની સેવા કરવી એમાં છુપાયેલો છે. બીજો એ પણ ભાવ છે કે ઈશ એટલે મહાદેવ, એમના પત્ની એટલે પાર્વતીજી, જેમનું બીજું નામ સતી છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રથમ પતિવ્રતા તરીકે, નારી તરીકે જો કોઈને બિરુદ મેળવું હોય તો એ પાર્વતીજીને મેળવ્યું છે. કારણ કે એમની એવી દ્રઢ ટેક હતી કે કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી, કરોડો જન્મ વ્યતીત થઈ જાય તો પણ જો મને પરણવાનો અવસર મળે તો હું શિવજીને જ વરીશ, એ સિવાય અન્ય કોઈ પુરુષને મારા પતિ નહીં કરું. આવી દ્રઢ પતિવ્રતાની ટેકનો આદર્શ એ પાર્વતીજી આજે સૌ કોઈ આર્ય ગૃહિણીઓને એ પૂરો પાડે છે. ભસ્મ, સ્મશાન, ઝેર ઇત્યાદિ અનેક ભયંકર વસ્તુઓનું સેવન, જોગી જેવો વેશ, તપસ્વી વર્તન, પ્રલયંકર તાંડવ નૃત્ય ઇત્યાદિ અનેક લક્ષણોથી યુક્ત હોવા છતાં પણ પાર્વતીજી મહાદેવની સેવા એ અચળ, અવિરત, એક રીતે એક ભક્તિથી કરે છે, એવી જ રીતે પોતાના પતિના અરુચિકર લક્ષણો હોવા છતાં પણ આર્ય ગૃહિણીએ જેવી રીતે પાર્વતીજી મહાદેવ તરફ ભાવ રાખે છે, એવો ભાવ એક પત્નીએ પોતાના પતિ તરફ રાખવો અને એ પણ સેવા કરવી, એવો આ શ્લોકમાં ભાવાર્થ છે. અને એવી રીતે જો સેવા કરવામાં આવે તો એ કુટુંબ એ સંસ્કારી બને અને પ્રેમમય બને. એ સ્ત્રી થકી જે ઉપજી પ્રજા, એ પ્રજા પણ અતિશય સંસ્કારી થાય, ક્યારેય પણ એ દુર્ભાષણ ન કરે, એ ક્યારેય સંસ્કાર રહિત ન હોય. એટલે આગળ કહ્યું કે જેવી રીતે અને આવી રીતે જો એ પતિની સેવા કરે તો સહેજે પતિના ભાઈ હોય, બહેન હોય, એમના બંધુજનો, સ્નેહીજનો એની પણ યથોચિત અનુવૃત્તિમાં રહીને એ સેવા કરે. સુવાસીની સ્ત્રીએ પોતાનું ઘર એ દરરોજ એમાં સંજવારી કાઢવી, એ થઈ જાય પછી પોતું મારવું, બધું આમાં કહ્યું છે. કેવી વાણી બોલવી તો સદાયને માટે પ્રિય વાણી બોલવી અને સત્ય બોલવું. પ્રિય વાણી એટલા માટે કારણ કે જેના હૃદયમાં મીઠાશ હોય એ ક્યારેય કડવું વેન ન બોલી શકે. સંતો આપણને કડવા વેણ કહે એ તો આપણા જીવના હિત માટે હોય છે. મહારાજના જીવનમાં આપણે તપાસ કરીએ તો મહારાજે ક્યારેય પણ કોઈને કટુ વેણ કહ્યું હોય એવું ક્યારેય પણ આપણે સાંભળવા પણ ન મળે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે કેને કેવું ઘટે તે કહેતા કોઈનું સાંભળી પણ લેતા. ધર્મનો લોભ થતો હોય, જીવનું આત્યંતિક કલ્યાણ એમાં કંઈ ખામી આવવાની હોય તો મહારાજ અવશ્ય યાદી આપે, અને કોઈ સંભળાવા આવે તો સાંભળી પણ લે, પણ મહારાજ ક્યારેય પણ કડવી વાણી કોઈને ન કહેતા. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહ્યું કે દ્રોહ કરનારું જેનાથી જીવનો દ્રોહ થાય એવું સત્ય વચન પણ ન બોલવું. એટલે અહીંયા કહ્યું સુહાસિની સ્ત્રીએ સદાયને માટે પ્રિય બોલવું, મધુર વાણી બોલવી. અને પોતે જો કડવા બોલી હોય તો એમના જે પુત્રો હોય એ પણ દુર્ભાષણ કરનારા બને અને અસંસ્કારી બને. પોતે માત્ર ગૃહિણી નથી, એમનાથી જે પ્રજા ઉપજે છે એ એના કુટુંબનું ભવિષ્ય છે, એમના વંશનું ભવિષ્ય છે. એટલે પોતે જેવા સંસ્કારથી યુક્ત હોય એવા જ સંસ્કાર એમના પુત્રમાં, એમની દીકરીઓમાં આવે છે. માટે સદાયને માટે પ્રિય અને સત્યવાણી બોલવી. ઘરમાં જે પણ કાંઈ વાસણો રસોઈ કરવા માટે વપરાતા હોય એ વાસણોને સાફ કરવા, કાળા મેશ ન હોવા જોઈએ. ઉપરાંત અધર્મી સ્ત્રીઓનો સંગ, એનો પણ પરિત્યાગ કરવો. કારણ કે નબળો સંગ એ વિનાશનું મૂળ છે. નબળો સંગ કરવાથી સારા સારા માણસો એ પણ પતનને પામે છે. માટે અધર્મી સ્ત્રીઓ એનો સંગ ન કરવો. પુરુષોના પ્રસંગનો પરિત્યાગ કરવો. માત્ર ત્યાગ ન કર્યું, પરિત્યાગ કરવો. કારણ કે જે સુહાસિની સ્ત્રી પોતાના પતિને ઈશ્વરપણે સેવવા ઈચ્છે છે, જેણે સમગ્ર જીવન દરમિયાન પોતાના પતિ તરફ વફાદાર રહી અને જન્મોજન્મ એની સાથે વિતાવવાનું નક્કી કર્યું છે, એવી જે પતિવ્રતા સ્ત્રી, એ કોઈ પર પુરુષના ગુણ, ચાતુર્ય, યુવાની, બુદ્ધિમત્તા, વાકછટા, શિલ્પ, ચિત્ર, સંગીત ઇત્યાદિ અનેક પ્રકારની કળાઓ એનાથી જો આકર્ષાય, એમનું ચિત્ત આકર્ષાય તો સહેજ પુરુષનો સહવાસ થાય અને પોતાના ધર્મમાંથી પડી જાય. માટે પુરુષોના પ્રસંગનો પરિત્યાગ કરવો. અતિશય લોભ ન કરવો, ક્રોધનો પણ ત્યાગ કરવો, ચંચળતા, ચોરી અને હિંસાનો ત્યાગ કરવો. સદવા સ્ત્રીઓએ ધર્મ કાર્યોમાં સદાયને માટે તત્પર રહેવું, ઉદ્ધતપણાનો ત્યાગ કરીને વિનમ્ર થવું, ઇન્દ્રિયોને જીતીને રહેવું. અને પછી છેલ્લે ખૂબ સરસ આજ્ઞા કરી પોતાના પતિની સેવા એ નિષ્કપટ ભાવે, પૂજ્ય ભાવ રાખીને કરવી, પણ સાથે સાથે લક્ષ્મીપતિ એવા ભગવાન એમની પણ ભક્તિ કરવી. જો ભક્તિ ન કરવામાં આવે તો બધું વ્યર્થ થઈ જાય. મનુષ્ય તરીકે આપણને જન્મ મળે છે તો એ મનુષ્યનો એવું પરમ કર્તવ્ય, પરમ ધર્મ શું તો ભાગવતમાં કહ્યું, સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે. મનુષ્ય જન્મ મળ્યા પછી મનુષ્યનું જો કોઈ પરમ કર્તવ્ય હોય તો એ અધોક્ષ જેવા ભગવાનમાં પરમ પ્રીતિ થાય, પરમ ભક્તિ થાય એ છે. એટલે પોતાના પતિની ઈશ્વરની પેઠે સેવા કરવી એ તો છે જ, પણ સાથે સાથે લક્ષ્મીપતિ એવા જે ભગવાન એમની પણ એમને ભક્તિ કરવી. ક્યારેય પણ સ્વતંત્ર થવું નહીં અને પોતાના પિતા હોય એની આજ્ઞામાં વર્તવું. હવે વિધવા સ્ત્રીઓના ધર્મો એ ભગવાન નારાયણ નારદજીને કહે છે. વિધવા તુ સદા વિષ્ણુ સેવેત પતિભાવત, કામ સંબંધિની વાર્તા ન શૃણ્વીત ન કીર્તયેત. વિધવા નારીએ સદાયને માટે વિષ્ણુ ભગવાનની પતિભાવથી સેવા કરવી. આર્ય સંસ્કૃતિમાં વિધવા સ્ત્રીનું જીવન એ તપશ્ચર્યામાં કહેલું છે. કારણ કે પોતાના જીવન સાથી, પોતાના પ્રિયતમ સાથે લગ્ન કરતી વેળાએ પોતે જે જે પણ કાંઈ પ્રતિજ્ઞાઓ કરી હતી, એ પ્રતિજ્ઞાઓ પોતાના જીવનસાથીનું મૃત્યુ થતાં અધૂરી રહે છે. અને એ અધૂરી રહેલી પ્રતિજ્ઞાઓ એ કોઈ અન્ય પુરુષમાં પણ અર્પણ કરી શકાતી નથી. માટે એ પ્રતિજ્ઞાઓ સર્વના પાલક, જગતના માલક, જગતના માલિક અને સર્વના નિયંતા એવા પરમપિતા પરમાત્મા એના ચરણોમાં જો અર્પિત થાય તો એ ઉપાસનાથી ચિત્તની નિર્મળતા થાય અને ઉપાસનાના બળે પોતે નિર્ગુણ થાય. એટલે ભગવાનની સેવા એ પતિનું મૃત્યુ થાય ત્યારબાદ પતિભાવથી એ ભગવાનને સેવવા. જે વંશની અંદર પોતાની કુળ પરંપરામાં જો અન્ય લગ્ન કરવાની છૂટ હોય, પતિનું મૃત્યુ થાય અને અન્ય લગ્ન કરવા માટે બધાની મંજૂરી હોય, તો એમના માટે આ ધર્મો નથી. કારણ કે પછી એના માટે વિધવાપણું રહેતું નથી. જેણે સદાયને માટે પોતાના એક પતિને જ વૈરા, એટલે એ જ મારા માટે પતિ, અને એવી રીતે વૈધવ્ય જીવન જેણે ગ્રહણ કરવાનું નક્કી કર્યું હોય એવી વિધવા સ્ત્રીઓ માટે આ ધર્મ છે. એક સરસ પ્રસંગ છે. એક સૈનિક, એમના પત્નીનું સૈનિકનું મૃત્યુ થયું. એમના પત્ની વિધવા થયા. અતિશય ગરીબ હતા એટલે રાજ્યના રાજા પાસે આવે છે અને રાજાને પ્રાર્થના કરી, મારા પતિ એ યુદ્ધમાં લડાઈ કરવા માટે ગયા હતા, એમનું મૃત્યુ થયું છે, હું અનાથ થઈ છું, મારી પાસે ગુજરાન ચલાવવા માટે કંઈ છે નહીં, તો તમે થોડું ઘણું કંઈક આપો. એ સ્ત્રીનું રૂપ, યૌવન, એની સૌંદર્યતા જોઈ રાજા મોહિત થયા. મોહાંત થયેલા રાજા બોલ્યા, તને પતિ ધારતા જ નથી આવડો, એવા સૈનિકની પત્ની તું થઈ એટલે આજે તારે માગવા માટે આવવું પડ્યું, તું મારી પત્ની થઈ જા, તારું ભિખારણપણું એ આજથી દૂર થઈ જશે. ત્યારે પેલી વિધવા સ્ત્રીએ સરસ જવાબ આપ્યો કે મને પતિ ધારતા આવડું એવું નથી, પરંતુ મારા પતિની ચૂક થઈ ગઈ કે મારા પતિએ તમને ધણી તરીકે તાણ્યા. કારણ કે હું તો પૈસાથી ગરીબ છું અને તમે તો ચારિત્ર્યથી ગરીબ છો, માટે આજ પછી આવું કંઈ પણ બોલતા નહીં. આમ મોઢે મોઢ સંભળાવી અને પાછી ફરી અને પોતાનું જીવન એ જે પણ કઈ રીતે જેમ બને એમ સારી રીતે વ્યતીત કર્યું. એટલે આવી રીતે વિધવા સ્ત્રીઓએ શૂરવીરપણું રાખવું અને ભગવાનની પતિભાવે સેવા કરવી, આપતકાળ વિના પોતાના સમીપે સંબંધે રહિત અન્ય પુરુષનો ક્યારેય પણ સ્પર્શ ન કરવો અને કામ બુદ્ધિથી એ પુરુષને જોવા પણ નહીં. મનુષ્ય તરીકે જો સૌથી ઉત્તમ વસ્તુ આ દુનિયાની કોઈ હોય તો એ આપણું ચારિત્ર્ય છે. મનુષ્ય તરીકે જીવવું તો ઉત્તમ મનુષ્ય તરીકે જીવવું, ઉત્તમ ચારિત્ર્યથી જીવવું. કેરેક્ટર ઇઝ લોસ્ટ તો એવરીથિંગ ઇઝ લોસ્ટ. પૂજ્ય ગુરુ મહારાજ સરસ વાત કરે, ભારતમાં રૂપિયો ચાલે, અમેરિકામાં ડોલર ચાલે, લંડનમાં પાઉન્ડ ચાલે, પણ ચારિત્ર્ય રૂપી સિક્કો તો એવો છે જે તમામ દેશમાં ચાલે. એ ચારિત્ર્યનો ભંગ ન થાય એના માટે વિધવા સ્ત્રીઓએ આપતકાળ વિના પોતાના સંબંધથી રહિત એવા અન્ય પુરુષ એમને ક્યારેય પણ જોવા નહીં, કામ બુદ્ધિથી એનો સ્પર્શ ન કરવો. સ્તનપાન કરતું હોય એવું નાનું બાળક, અતિશય વૃદ્ધ ઉંમર થઈ હોય એવા જો કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય એનો સ્પર્શ થાય તો એમાં વાંધો નહીં. પછી કંઈક વ્યવહારિક કામકાજનો એવો પ્રસંગ આવી પડે, કોઈ અન્ય પુરુષ સાથે સહેજ બોલવું પડે તો બોલે, એમાં વાંધો નહીં. પણ વ્યવહારિક કાર્ય વિના, એ પ્રસંગ વિના જો બોલવામાં આવે તો ધર્મલોપની સંભાવના છે. કોઈ આવશ્યક કાર્ય હોય ત્યાં એકાંત સ્થળ ન હોય તો નરોની સાથે યથોચિત બોલે, એકાંત સ્થળમાં તો નરો સાથે બોલવામાં દોષ છે. ઉપરાંત મૈથુન આસક્ત એવા પશુ પક્ષી એને પણ બુદ્ધિપૂર્વક ક્યારેય જોવે નહીં. સમગ્ર ભોગોનો પોતે ત્યાગ કરે, એકવાર અલ્પ આહાર કરે, કારણ કે સહેજે પોતે જે અવસ્થામાં જીવન ગુજારે છે એમાં એક ટાઈમ જો જમવામાં આવે તો એ સહાયરૂપ બને. સોના રૂપાના તારવાળા સુંદર સૂક્ષ્મ વસ્ત્રો એને ક્યારેય પરિધાન ન કરે. આપતકાળ વિના દિવસે સૂવે નહીં, ખાટલામાં સૂવે નહીં, તેલ મર્દન આંખોમાં અંજન એ કરે નહીં. જેવી રીતે કાળો નાગ સામે આવ્યો હોય ને મૃત્યુના ભય થકી પોતે ડરીને છેટે ભાગી જાય છે, એવી જ રીતે પર પુરુષના પ્રસંગનો કાળા નાગની પેઠે સતત નિરંતર ભય રાખે. અને જે નારી પુરુષને દેખીને મોહને ન પામે એવા તો એક આ બ્રહ્માંડમાં લક્ષ્મીજી સિવાય અન્ય કોઈ નથી. માટે ક્યારેય પણ પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય, સ્વધર્મ પાલનમાં તત્પર હોય એવા વિધવા વનિતાઓએ પુરુષાકાર એવી મૂર્તિઓને પુરુષોને જોવા નહીં અને એનો સ્પર્શ પણ ન કરવો. ઉપરાંત કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રતો એ ભગવાનની પ્રસન્નતા માટે કરવા, અને જે પણ કાંઈ નિયમો કહ્યા એમાં સદાયને માટે એ પાળવા માટે તત્પર રહેવું. સદ્વા હોય કે વિધવા સ્ત્રી હોય એમને પોતાનું રજસ્વલાપણું એ ક્યારે પણ ગુપ્ત રાખવું નહીં. 3 દિવસ પર્યંત મનુષ્ય વસ્ત્ર મૃતિકા પાત્ર ઇત્યાદિકનો સ્પર્શ કરવો નહીં. 3 દિવસ સુધી મનુષ્યનો વસ્ત્રનો માટીનું વાસણ હોય એનો સ્પર્શ એમણે કરવો નહીં. આવી રીતે ભગવાન નારાયણે નારદજીને સદ્વા સ્ત્રીઓના ધર્મોએ સંક્ષેપમાં કહ્યા. આવી રીતે જે નારી ધર્મનું પાલન કરે છે એ આ લોકમાં અને પરલોકમાં મહાસુખને નિશ્ચય પામે છે. ઇતિ શ્રી સ્કંદપુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે ગૃહસ્થધર્મ નિરૂપણનામા 22ઓધ્યાય સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધર સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિમ માધવં કેશવં કામદં કારણં શ્રી સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. નવચેતન મશીન વાળા જગદીશભાઈ સરદારના કાકા અક્ષર નિવાસી રાઘવભાઈ અંબાભાઈ સરદારની સ્મૃતિમાં આપણે ધૂન કરશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ